એવું જે મેં થાય એની શું અસર થાય? એની અસર તો તમને પોતાને થાય, ખબર પોતાને થાય કે બાબા તમારી ભાવ તમારો ગણાય કેવું, વિશ્વ કલ્યાણ નો ભાવ કહેવાય. વિશ્વ કલ્યાણ એ ભાવ તમને ફાયદો કરે, વિશ્વ કલ્યાણ નો ભાવ. તમે ભાવ કર્યો કે કોઈક દાડો એવું ફળ આવે, ભાવ કર્યો માટે, પણ તેનું ફળ તાત્કાલિક તો તમને મળી જ જાય. તમે ભાવ કર્યો તે બદલ પેલું ફળ મોડું આવે, અને આ તાત્કાલિક ફળ મળે તમે ભાવ કર્યો તો. ભાવના કોઈ ઉગે બધા ભેગા થઈ ને યજ્ઞ કરે તો એની અસર તો થવાની જ ને. કોઈ પણ તમે એકલા કરો તો લલિતાબેન જેમ તો ભાવના એ થાય ને એની અસર તો. તમે કહું છો કે આપણે આજે ભક્તિ જે તૂટે નહીં, ભ્રાંતિ તૂટે નહીં, પણ આ બધા મહાત્મા ભેગા થાય અને આ ભાવના કરે તો એનાથી ભ્રાંતિ તૂટે કે ના તૂટે? ના, એમ એમ ભ્રાંતિ નિમિત્ત વગર ભ્રાંતિ ના તૂટે. જ્ઞાની પુરુષા ને ભેગા થઈ જાય ને કામ કરી જાય, પણ થાય ખરું એ કામ, થાય કામ તો એના સાધન વગર તો ના થાય. કોઈ આપણે એટલી ભાવના કરવાથી એના વગર સાધન ના થાય, પણ ભાવના કરવાથી એવું કામ થશે. આપણા ઘરમાં જ આપણે ભાવના કરીએ કે બે જણા મારા ઘરના બધા માણસો આપણા મામો એ ભાવના ફરે છે ને, કોઈ વાર નથી કરતી. તમારા વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાની ભાવના ફરે, ભાવના કરી વેદના કર તો અસાતા જ આપે ને, સાતા કેવું છે ના દેવ સાતા નો શબ્દ હોય. ગોત્ર કર્મ દાદા શું લોક પૂજ્ય અહી બધા મન જે જે કરી ગયા મારે કેવા જવું પડે એ કોણ કરાવડાવે સર કે ગોત્ર કર્મ કરાવે શું કરાવે ગોત્ર કર્મ અને કેટલાક આખો દાડો કામ કરે તો એને અધ્યક્ષ ને અધ્યક્ષ હા એવું નથી બનતું બધા ગોત્ર કર્મ કરાવડા એ પણ ગોત્ર હે એ પણ ગોત્ર કર્મ કરાવે ગોત્ર કર્મ તો સમજ્યો કામ કરીએ તો અધ્યક્ષ મળે ૧૩-૧૦-૧૯૭૭ મનુભાઈ સંઘી ને ત્યાં આવી રહ્યા છે. આજે એ બધું આજે એ લખાવ્યું. દુનિયામાં સૌથી મોટો કોણ પ્રશ્ન પૂછે છે કે દુનિયામાં સૌથી મોટો કોણ મોટામાં મોટો કોણ નાનો કોણ સૌથી નાનો જોયેલો છે ને સૌથી નાનો જોયેલો છે ના નથી જોયો કે બુદ્ધિ થી સમજાયો નથી એવો મોટો પણ સૌથી નાનો બુદ્ધિ થી સમજાયો નથી આંખે દેખાય એવી વસ્તુ નથી બુદ્ધિ થી પર વસ્તુ છે એમ જાણવું છે ઓળખું છું મોટાને સૌથી મોટો જે આત્મા છે ને એ પરમાત્મા છે તે જ મોટા છે એથી મોટો કોઈ બીજો કોઈ છે નહીં પણ જાણવા જેવો છે એમને એ જાણ્યું એટલે બધું ઉકેલાઈ ગયું ખબર ને બીજો કોઈ પ્રશ્ન છે કર્મ બંધ કરવા જોઈએ એટલા માટે અજ્ઞાન જવું જોઈએ અજ્ઞાન જાય એટલે કર્મ થઈ જાય બંધ પછી જે થઈ ગયેલા છે પેલા એ કર્મ ની મુક્તિ એમને થયા કરે એટલે થઈ જાય કર્મ ની મુક્તિ પછી થાય કર્મ ની મુક્તિ થઈ એટલે મોક્ષ થઈ ગયો પણ અજ્ઞાન ની મુક્તિ થઈ એટલે તાથી સુખ વધ્યા કરે આપણને કારણ બીજા બંધા તો અટકી જાય ને એટલે ત્યાંથી સુખ વધ્યા કરે એટલે ચાર્જ ના થાય પછી આ ડિસ્ચાર્જ થયા કરે ડિસ્ચાર્જ થયા કરે ચાર્જ પછી ના જીવન ની સાથે મોક્ષ મળે કે જીવન પૂરું થયા પછી જીવન ની સાથે મોક્ષ મળે કે જીવન પૂરું થયા પછી મોક્ષ મળે જીવન સાથે મોક્ષ હોય જ જીવન સાથે મોક્ષ ના હોય તો પછી મોક્ષ મળ્યાની કિંમત શું છે આપણે મોક્ષ એટલે મુક્ત ભાવ રહ્યા કરે આપણને સંસાર કોઈ દાડો અડે નહીં અને સંસાર હેરાન ના કરે કોઈ ગાળો પડે તો હેરાન ના કરે આવો ફૂલ ચડાવે તો હેરાન ના કરે ફૂલ ચડાવે તો હેરાન ના કરે અને ગાળો પડે તો હેરાન ના કરે અને બહાર તો લોકોને ફૂલ ચડાવીએ નહીં તો હું ઊંઠી જાય તો હેરાન થઈ જાય ના થઈ જાય આપણે વર્ષો લાગુ ના થાય જાતે ના ના લાગુ થાય પછી લાગુ ના થાય આપણે આપનાર છીએ એને વર્ષ નથી એટલે કાયમ નિરંતર પરમનન્ટ છે ને શાશ્વતો છે શાશ્વતો સમજે ને સનાતન છે એને વરહો બરહો હોય ને વરહો તો આ જે નાચવાનું ચીજ છે ને એને વરહો હોય આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે શું છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓલ ધીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ સમજે ને નામ બામ બધું હવે તું પરમાનન્ટ છું અને ટેમ્પરરી ક્યાં સુધી રહેવું છે તારે થોડા ચિંતા થતી નથી કંટાળો આવતો નથી તો પછી કેમ ગમે તને આવું પેલી મુક્તિ થઈ જાય અજ્ઞાની મુક્તિ થાય એટલે ચિંતા કંટાળો ના આવે સમજ પડી ને અત્યારે તો કર્મ બંધાય છે ચાર્જ થયા કરે છે પછી ડિસ્ચાર્જ થયા કરે ચાર્જ થયા કરે ડિસ્ચાર્જ થયા કરે ડિસ્ચાર્જ થઈ રહ્યો હોય તારે રોજ ચાર્જ થયા જ કરતો હોય કે ચાર્જ બંધ થઈ જાય એટલે ડિસ્ચાર્જ એટલું રહે સમજાય સર સંસારમાં રહે એટલે કર્મ તો બાંધવા જ પડે ને. તારી ભૂલ દેખાય છે ને? ભૂલો થાય ને, લોકોની ભૂલો જતા બહુ આવડે ને. પારખી ભૂલ જોવા કે ના આવડે? પારખી ભૂલ જોવાની વાત આવડે કે ના આવડે? રોજ નીચી બધાની જોયા કરીએ, ભૂલો તો થયે રાખે એટલે ભૂલો નથી જોતો એમ. હા, પણ ભૂલો થાય છે ખરી લોકો? તારી થાય છે? તને દેખાય છે તારી? સુધારવાનો પ્રયત્ન કરું છું. કેવી રીતે પ્રયત્ન કરીશ? ધર્મ નું વાંચન દ્વારા. હા, વાંચન થી કેવી રીતે સુધારીશું? વાંચન માં તો બધું લખ્યું છે, પણ સિદ્ધરે કેવી રીતે? તમારા સત્સંગ થી કે છે? હા, એ દર્શન થી થાય. સત્સંગ થી જ્ઞાની પુરુષ ની પાસે થઈ શકે. તે જીવતું સાધન જોઈએ અહીંયા આગળ. પુસ્તકો આધાર છે, પુસ્તકો સાધન છે, એ સાધ્ય વસ્તુ નથી. પુસ્તકો પુસ્તકો વાંચું છું. તને અહીંથી છૂટવાની ઈચ્છા થાય છે? છૂટવાનું એટલે કેવી રીતના? મુક્ત થવાની ઈચ્છા થાય છે. બંધાયેલો છે એવું લાગે છે ને? બંધાયેલો છે એવું તને લાગે છે? ભાન થાય છે? બંધાયેલો એટલે પરવસતા લાગે છે ને? પરવસતા જગત માં કઈ પરવસતા લાગે છે? નથી લાગતી. એમ કે છે કે એ નથી ખબર પડતી, પણ આ સ્થિતિ માંથી કઈ બીજી સ્થિતિ માં જવાની ઈચ્છા થાય છે. હા, એ આ સ્થિતિ પોસાતી નથી. છોકરા મોટા થાય તો છોકરા ખમા થાય. જ્યાં જાય તો આની આ દેખો, એટલે પોતાના દેશમાં જવું સારું. જયંતિભાઈ ખરું ને? પોતાના દેશમાં જવું સારું. આ પારકા દેશમાં ક્યાં સુધી પડી રહી? અને આ પારકા દેશમાં તો શું છે બધું? ઓલ ધીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, પરમાનન્ટ એડજસ્ટમેન્ટ કોઈ છે નહીં. અને આ સુખ સુખ પછી દુઃખ પાછું આવે છે? નથી આવતું? આવે છે. અને પછી જતો રહેતો સુખ આવે છે નહીં? પણ આ સુખ ને દુઃખ સાચું સુખ નથી. આ સાચું સુખ તો કે સારું નામ કહેવાય છે, આવ્યા પછી જાય નહીં. 1/11/1977 દેવેન્દ્ર થોબન. 1977 હવે જે ભવ્ય જીવોને જ્ઞાન નો ક્ષયોત્તમ હોય તથા પ્રકારના ગુણઠાણે જીવ ન પહોંચેલો હોય તો તે જીવને આ દ્રવ્ય ક્રિયા ભવાંતરમાં ઉપકારી થાય કે નહીં, અથવા ભાવક્રિયામાં પરિણમે કે નહીં? આ જોઈને શોભનભાઈ ના નાનપણથી પરિચય માં છે, પછી આપના પરિચય માં શોભનભાઈ આવે ત્યાર પછી એમને આપતવાણી વાંચી છે, અધ્યયન કર્યું નથી. એમાંથી એમને પ્રશ્ન ઉદ્ભવ્યો કે જે ક્ષયોક્ષમ છે પાછલા ભવનો, તે ભવિ જીવોને એ પાછલા ભવનો ક્ષયોક્ષમ આ ભવમાં આગળ પરિણમે, એટલે પાછલા ભવનું દ્રવ્ય તે અત્યારે એને કંઈ કંઈ પરિણામ પામે કે ભાવ ભાવમાં પરિણામ પામે. કાયમ માટે ચોપડા નો હિસાબ હોય ને એવું ચાલુ જ છે. ગયા અવતાર નો ક્ષયોક્ષમ હોય ને તે આ અવતાર નો પાછળ ક્ષયોક્ષમ ઉભો થાય. કઈ શીખેલું જાય નહીં કોઈ જાત નહીં. આજે શીખ્યા કે જાય નહીં ક્ષયોક્ષમ, જાય નહીં કોઈ જાણે ક્ષયોક્ષમ જાય નહીં. ક્ષયોક્ષમ ના જાય, ભાવે ના જોય. ઉપકાર ને લઈને તો આપડે ચાલે છે, ગાડું ચાલે જ નહીં. ચાલે એને જ્ઞાન ઊંધું મળે, જ્ઞાન ઊંધું મળે ત્યારે આવું ચાલે. આજે જ્ઞાન ઊંધું મળે તો પાછલું ક્ષયોક્ષમ બગાડે. એની એ જ્ઞાન ઉધાર જ્ઞાન ઉપર શ્રદ્ધા થાય તો અવળું ચાલે. હવે કોઈ જીવ, કોઈ જીવ આ કાળની અંદર દરેક જીવ છદ્મસ્થ હોય છે, પરિપૂર્ણ હોય છે કે વિતરાગ કહી ગયા છે કે આ કાળમાં બની શકે નહીં, સર્વજ્ઞ પોતાને કેવડાવી શકે નહીં, નહીં તો તેને મિથ્યા તો કહેવાય, એ દોષ લાગુ પડે. એ કહે છે કે વિતરાગ કહી ગયા છે કે આ કાળમાં કોઈ સર્વજ્ઞ હોય શકે નહીં, દરેક જીવ છદ્મસ્થ હોય તો પછી એ પોતાને સર્વજ્ઞ કેવડાવે તો એને દોષ બેસે કે નહીં, લાગે કે મિથ્યાત્વનો દોષ લાગે? આ સર્વજ્ઞ સર્વજ્ઞ કેવડાવ્યું નથી. આ સર્વજ્ઞ આ કારણ સર્વજ્ઞ છે. શું છે? કારણ સર્વજ્ઞ. આ કારણ સર્વજ્ઞ છે. કારણ કારણ એટલે સર્વજ્ઞ થવાના કારણો નું સેવન જે કરી રહ્યા હોય તેને કારણ સર્વજ્ઞ કહેવાય. શું કહ્યું ને? એટલે આ કારણ સર્વજ્ઞ તો અત્યારે સંપૂર્ણ સર્વજ્ઞ કોઈ હોય શકે નહીં, કોઈ હોય શકે નહીં સંપૂર્ણ સર્વજ્ઞ. કારણ સર્વજ્ઞ, કારણ એટલે કારણો સેવી રહ્યા છે. આવતા ફરી અવતારમાં સર્વજ્ઞ થઈ શકે, પણ અહીંયા આ ક્ષેત્રે તો અત્યારે કોઈ કાર્ય સર્વજ્ઞ હોય શકે નહીં, કારણ સર્વજ્ઞ હોય શકે. અથવા અમારું જે સર્વજ્ઞ લખ્યું હોય તે કારણ સર્વજ્ઞ ના હિસાબે લખેલું છે. સમજ પડે ને? કારણ સર્વજ્ઞ હિસાબે લખેલું છે. બીજો પ્રશ્ન છે કે આ કાળમાં કોઈ ચોથા ગુંઠાણે જીવ ખરો? ચોથા ગુંઠાણમાં આ ક્રમિક માર્ગ માં નથી, ક્રમિક માર્ગ માં નથી. આ અક્રમ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન આખું અક્રમ છે. અક્રમ અક્રમ એટલે તદ્દન જુદો જ વિક્રાંત છે. છે તો આવી તીર્થંકરોનું આપ સમજમાં આવે ને? રસ્તો જવાનો જુદો છે. સરળ સરળ રસ્તો છે. આ વૈજ્ઞાનિક ઢબ છે. આ સાયન્ટિફિક રસ્તો છે. એટલે સરળ છે, સુગમ છે અને કાયમ શાંતિ જાય. જાય જ નહીં, શાંતિ જ ના જાય ને. ચિંતા બિંતા થાય નહીં. વિતરાગનો માર્ગ છે. એટલે ચોથા આરામાં તો કોઈ છે નહીં ક્રમિક માર્ગમાં તો. પણ અહીંયા આગળ તો ચોથો નહીં ગમે, બહુ ઊંચો જતો રહે. શુક્લ ધ્યાન થાય છે. શુક્લ ધ્યાન ધર્મ ધ્યાન ધ્યાન ઠેકાણું નથી આ કાળમાં. આ કાળ દુષ્મ કાળમાં ધર્મ ધ્યાન ના વાલખા પડે છે. ત્યાં શુક્લ ધ્યાન ઉભું થાય છે. આ વિજ્ઞાન જુદી જાતનું છે. આ વૈજ્ઞાનિક જપ છે. આખી શુક્લ ધ્યાન તો બારમે ગુંઠાણે આવે. શુક્લ ધ્યાન બારમે ગુંઠાણે આવે એ કેમ થઈ શકે? એ જયારે પોતે બારમા ગુંઠાણું સ્પર્શે ને એટલે શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય. બારમા ગુંઠાણું નિશ્ચયથી બધાને સ્પર્શેલું છે. વ્યવહાર થી નથી થયેલું. વ્યવહાર પછી ઉચકવાનો. વ્યવહાર ચોથે થી પાંચમા થી છઠ્ઠે લેવાનું, છઠ્ઠે થી સાતમે લેવાનું. વ્યવહાર બદલાયા કરે. આ તો નિશ્ચય નું ગુંઠાણું છે. કેવું છે? નિશ્ચય. તો ભાઈ ને આ વિજ્ઞાન આ ક્રમિક માર્ગ છે. આ જે બહાર ચાલે છે બધા ભગવાન ના ક્રમિક માર્ગ છે. ક્રમિક એટલે બહાર થી અંદર જવું, બહાર થી અંદર જવું, અંતરંગમાં જવું. બહારથી આ અંતરમાંથી બહાર નીકળતું. આ અંતરમાં ચોખ્ખું પહેલું કરી નાખે છે. સમજ પડે ને? અને પછી ધીમે ધીમે ધીમે બહાર નીકળ્યા કરે. આ વિજ્ઞાન અંતરંગમાંથી પછી બહાર નીકળવાનું. હા, પછી બહાર નહીં, ધીમે ધીમે નીકળ્યા કરે, ધીમે ધીમે ધીમે ધીમે અંદરથી ચોખ્ખું કરતું કરતું કરતું બધું નીકળ્યા કરે. અને આ બહાર ક્રમિક માર્ગ તો અત્યારે અટકી ગયો છે, અટકી ગયો છે ક્રમિક માર્ગ, આખો માર્ગ જ અટકી ગયો છે. કેમ અટકી ગયો છે એવું આચાર્ય પૂછે છે મને. બાહ્ય તપ ની સાથે સાથે અભિન્ન માથું તો આપડે બામ લગાડી માથું કાપી દે. એવી રીતે બાહ્ય તપ ચાલુ રહીને એની અંદર અભિન્ન તપ કહે છે. બાહ્ય તપ બંધ કરવાનું, તમે તપ્યા કરો ને તમે તપેલા રહ્યો છો, તપને ખોટું પણ તપ્યા ખોટું. એમનું કહેવું એમ છે ખોટું હોય નહીં, પણ એ ફળ શું આપે છે જોવાનું. બાહ્ય ત્યાગ અને બાહ્ય તપ એનો ફળ સંસાર આવે ને, એટલે ભૌતિક દુઃખ હોય એ બધું એને પ્રાપ્ત થાય, અને ધીમે ધીમે મોક્ષમાં પ્રાપ્ત થાય, પણ ધીમે ધીમે બહુ ચડી લે. જ્ઞાન સિવાય મોક્ષ નથી, જ્ઞાન વગર મોક્ષ નથી. જ્ઞાન ક્રિયાધ્યાન, જ્ઞાન ક્રિયાધ્યાન નહીં, જ્ઞાન ક્રિયા એટલે શું કે જ્ઞાન ક્રિયા આંખે દેખાય નહીં હંમેશા. જ્ઞાન ક્રિયા એનું નામ કહેવાય કે આંખે પહેરે પણ ના દેખાય, એનું નામ જ્ઞાન ક્રિયા. જે ઇન્દ્રિય ગમ્ય નથી જ્ઞાન ક્રિયા, એને સમ્યક ચારિત્ર કહે છે. શું કહે છે? જ્ઞાન ક્રિયાને સમ્યક ચારિત્ર કહેવાય. ભાવ ચાલે, હા ભાવ ચાલી છે, એટલે તમારે કદી વાંખે દેખાય એવી વસ્તુ નથી. એટલે આ બાહ્ય તપ છે હિતકારી છે. આગળ ભૌતિક સુખો મળે આ બધા છે, ભૌતિક સુખો પ્રાપ્ત થયા છે, એ ભૌતિક સુખ મળે, પણ પાપાનુબંધી કોને બંધાય? પાપાનુબંધી કોણ? એ પૂર્ણ પછી પાપના વિચાર બંગલા રાખ્યા, મોટો રાખીને પાછા વિચાર કઈથી લેવું, કઈથી ભેળું કરવું, કઈથી લેવું, કઈથી ભેળું કરવું. આજ આજ 95% આ પુણ્ય બધી પાપાનું બંધીન પુણ્ય છે. વિચારો ક્યાંથી ભેળું કરવું ના રહે, સંતોષ રહે નહીં. ખાવા પીવાનું હોય, સાધન થઈ ગયું હોય, પણ સંતોષ રહે નહીં. ક્યાંથી લઈ આવું, ક્યાંથી લાવવું, ક્યાંથી લાવવું, હકનું લે ને અણહકનું લે, અણહકનું લેક ના લે કોઈ ચાલે નહીં. વિતરાગો ને તો ચાલે નહીં, અણહકનો માલ વિતરાગો ને તો ચાલે નહીં. તો હકનું બધું હકનું જોઈએ, 5 ઇન્દ્રિયના વિષયો હકના જોઈએ, હકની બહાર હોય તો તમારે આગળ વિતરાગો ને તો ના ચાલે. હક પોતાના હકનું, નાણું પોતાના હકનું, ખબર ને? અણહકનું નાણું ના લેવાય, માર્ગાનું સારું. હા, અણહક નું કશું લેવાય નહીં, કોઈ હક નું હોય તે જ કરવું. તો અણહક નું લઈ વાપરે છે, ગમે તેમ વાપરે છે. અને રૌદ્ર ધ્યાન અર્થ ધ્યાન થાય ત્યાં સુધી ફરી મનુષ્યપણું થશે તેની નહીં ખાતરી જ નથી. ફરી મનુષ્યપણું થશે ફરી તેનું ઠેકાણું નથી. રૌદ્ર ધ્યાન અર્થ ધ્યાન આખો દાડો થયા કરે, મનુષ્ય પણ તો ક્યારે થાય કે બહુ જૂજ રૌદ્ર ધ્યાન હોય, 15-20% છે તે આર્થ ધ્યાન હોય, અને 5-30% છે તે ધર્મ ધ્યાન હોય. એવું બધું મિક્સર થયેલું હોય, ધર્મ ધ્યાન જોડે હોય તો મનુષ્ય પણ પ્રાપ્ત થાય. થોડું ઘણું મિક્સર ધર્મ ધ્યાન હોય તો મનુષ્ય પણ થાય, નહીં તો મનુષ્ય પણ છે. આ કારણે લોકોએ મનુષ્ય પણ થવા માટે આશા રાખવી ઓછી રાખવી, બહુ લાંબી ના રાખવી. મનુષ્યમાં બંધાયા તે કર્મ ક્યાં ખપાવે છે? ત્યાં કે તિર્યંત માં ખપાવે છે, નર્ક ગતિ માં ખપાવે. નર્ક પુત્ર લાંબા આયુષનું છે, અને આ તિર્યંત નું તો 5-50 વર્ષ માં પાછો મનુષ્ય માં આયુ બોરે. આ તિર્યમ તો અહીં મનુષ્યમાં તરત જ આવે છે, અને આ મનુષ્ય પાછા ત્યાં જ આવી આમ વ્યવહાર જ માર્યો છે. ફક્ત ત્યાં જ અહીં રોટલી ખાતા ખાતા રાડો ખાવા જવાનું, અને રાડા ખાતા ખાતા અહીં રોટલી ભાવે. માટે ચેતી ને ચાલવા જેવું છે. આ કાળમાં રૌદ્ર ધ્યાન અર્થ ધ્યાન ન થાય, અગર ઓછામાં ઓછું થાય એવી રીતે કામ લેવા જેવું છે. ધર્મ અને ધર્મી હોવા છતાં અનાર્ય દેશ માં રિદ્ધિ સિદ્ધિ કેમ છે? એ તો એવું છે ને, વારા ફરતી હોય છે. રિદ્ધિ સિદ્ધિ નો નિયમ વારા ફરતી નો હોય છે. જેમાં સૂર્યનારાયણ વારા ફરતી હોય છે ને, આપણે રાત રાત રોજ આખો દાડો હોય તો કંટાળી જાય, ના કંટાળી જાય એટલે પછી આપણે રાત જોઈએ. રાત જોઈએ ત્યારે સૂર્યનારાયણ બીજી ધરતી પર હોય, ખબર પડે ને. આપણે અહીંયા પછી હવારમાં અહીંયા આવતા ત્યાં ના હોય એટલે બધું અવારનવાર ફરિયાદ કરે છે. બધું રિદ્ધિઓ સિદ્ધિઓ બધું ફર્યા કરે. હવે તમારે ક્યાં આવી રહી છે? હવે તમારા દેશમાં જ આવી રહી. હા, તમારા દેશમાં જ આવી રહી બધું. આખા જગતની સિદ્ધિ અહીંયા આવશે બધી. આપણો વાવ આવ્યો છે, હવે આપણો ટર્મ લાગ્યું થઈ છે. એમ ન કહેવાય કે એ લોકોમાં સહજ ભાવે પદ્રિકતા છે, પ્રમાણિકતા છે, સરળતા છે. જે ગુણો પાયાના છે એ પ્રાય કરીને આપણા કરતા અનાર્યોમાં વધારે દેખાય. હું તો એ લોકોને કેટલા આવડે છે. એમ કે છે કે એવું એવું ના કહેવાય કે ત્યાંના લોકો ભદ્રિક છે, સરળ છે, પ્રમાણિક છે, એટલે આ પાયાના ગુણો એમની પાસે છે, એના લીધે એમની પાસે રિદ્ધિ સિદ્ધિ છે? ના ના, એમના પાયાના ગુણો છે ને, એ ગુણો ભાવથી નથી, એ દ્રવ્યથી છે. શું છે? અને તમારા ખરાબ ગુણો તો પણ ભાવથી છે ને, સારા ગુણો તો એ ભાવથી છે. ફેર એટલો છે બેમાં, એ દ્રવ્યથી ગુણો છે. શું છે? હા, એ ભાવ નથી. એટલે હિન્દુસ્તાન સિવાય બહાર કોઈ જગ્યાએ ભાવ છે નહીં, બધું દ્રવ્ય પરિણામ છે. એટલે એમના ગુણો તો સાહજિક હોય. સારો માણસ એટલે નાનો છોકરો જાય તો કે યસ યસ યસ યસ, અને ખરાબ હોય તો ખરાબ કર્યા વગર રહે જ નહીં, અને સારો હોય તો સારું કર્યા વગર રહે જ નહીં. એવું સાહજિક એ દ્રવ્ય પરિણામ છે. દ્રવ્ય પરિણામ છે. હા, હિન્દુસ્તાન એકલામાં દ્રવ્ય અને ભાવ બંને પરિણામ છે. એટલે મોક્ષ ના અધિકારીઓ અમને કહેવાય છે, ભાવ પરિણામ વાળા છે. ભાવે ચડે નહીં, ભાવની શ્રેણી પર ચડે ચડે ચડે તો મોક્ષ સુધી જાય, એકાવતારી થાય. આ કામમાં એકાવતારી થાય એવું ભાવની શ્રેણી પર ચડાય. એવું નાની ભગવંતો ભાગ્યા છે કે આ કાળમાં એકાવતારી થઈ ગઈ. કેવી રીતે જૈન ધર્મ સમજ્યા વગર આટલો બધો જૈન ધર્મ જેવું ક્યાંથી લાવ્યા? પણ એ તો સાહજિક છે, એ તો દ્રવ્ય પરિણામ છે, એનો ભાવ સમજતા જ નથી. ખબર પડે ને, આપડી ગાયો, આ ગાયો હોય છે ને, તે ગાયો સાહસિક કહેવાય, એ દ્રવ્ય પરિણામ કહેવાય. સારી હોય ને, કોઈ ગાય સારી હોય તો નાનું છોકરું સિંગડું જાય તો મારે નહીં, અને ખરાબ હોય તો નામ ના દઈએ તો મારવા ફરી કરે. ખબર પડે ને, એમાં ભાવ નથી. ભાવ અને તમારે ત્યાં ફોરેનમાં તમે કોઈ માણસને તમે કહો પાડોશીને કે વિલિયમ વિલ યુ હેલ્પ મી, તો સાધારણ ઓળખાણ હોય તો કે યસ યસ યસ, તો ઉઠતા એના 500 રૂપિયા ખર્ચ કરીને તમને ગાડીમાં તેડી જાય, અને અહીં તમારા કાકાના દીકરાને ત્યાં જાઓ અને તમે કહો વિલ યુ હેલ્પ મી, ત્યારે એ કહેશે કે મારે મારા અમારા ગુરુદેવ માણસ ખોટું બોલે, પંથાળે ગુરુદેવ છે, ગાડી અપાય એવી નથી. કહેશે કે જાણે કે એક 2 ગેલન પેટ્રોલ વપરે પછી મારા તૂટી જશે. અવરું બોલે કે ના બોલે? અહીં બોલે. ના ના બોલે? બોલે બોલે. હા, એમનામ ભાવ પરિણામ. શું કહ્યું? અને હવરું બોલે તેવાય છે. બધા કે હવરું ના બોલે, પણ કોઈ કોઈ હવરું બોલે એવાય છે. અહીં તો ભાવની શ્રેણી પર ચડે, એકાવતારી થઈ જાય એવું અહીંયા ભાવ છે. માટે ઊંધું આ વધારે કરે આ લોકો, એના ફોરી ના કરતા ઊંધું અમને વધારે દેખાય. પણ તો આ તો ડેવલપ કહેવાય, મોક્ષના અધિકારી કહેવાય. પેલા મોક્ષના અધિકારી નથી. ભવી અને અભવી ની ખબર કેમ પડે? એ બધા એ જે ભવ્ય ના ચાર ભાગ છે. એક આસન્ન ભવ્ય, એટલે થોડા કાળમાં મોક્ષ જવાનો છે, આસન્ન ભવ્ય. પછી બીજું ભવ્ય, ભવ્ય એટલે હવે લાયક થયો મોક્ષ ને માટે, પાત્ર થયો, અધિકારી થયો, ભવ્ય થયો. પછી દુર્ભવ્ય, દુર્ભવ્ય એટલે હજુ ભવ્ય થયો નથી, હજુ ઘણા કાળ પછી ભવ્ય થશે, સમજ પડે ને. અને અભવ્ય, અભવ્ય એટલે ઘણા કાળ સુધી ઠેકાણ ના પડે, એનો અર્થ આપણે અહીંયા આગળ જુદી જાતનો વિચારો છે, એ અર્થ એવો નથી. ભગવાનની આખી આખું ભગવાનના જે 24 ટ્રીટમેન્ટના શાસ્ત્ર છે એ બિલકુલ અવિરોધાભાસ છે, સાયન્ટિફિક છે. સાયન્સની માફક એમાં ભૂલ ના કાઢે કોઈ, ખબર પડે ને. તે આ જે માન્યતાઓ છે આ સાધુ આચાર્યની, એ માન્યતા ઊંધી થઈ ગઈ છે. અભવ્ય એટલે એનો વિચાર ના કરશો, ઘણા કાળ પછી મોક્ષ થશે તેનો આજે એને અભવ્ય છે તરીકે મૂકી દીધો. મોક્ષ નહીં થાય, શું કહે છે, મોક્ષ નહીં થાય, નહીં થાય એ આપણા સાધુ આચાર્યોને હાથે જે કહેવાય છે એ વ્યાજબી નથી. એ શબ્દનો અનર્થ થઈ ગયો છે. શું થઈ ગયું છે? આ વિતરાગોનું એક વાક્યમાં જો કોઈ અનર્થ કરશે કે ભૂલ કરશે, મહાન જોખમદારી છે. શું છે? બરાબર ને. કારણ કે એટલું સમજાય એવું છે કે અભવ્ય એટલે શું, આખા હિન્દુસ્તાનના સાધુ અભવ્યનો અર્થ આ કરે છે. હું કહું છું કે તમે બધા ઉંધે રસ્તે ચાલી રહ્યા છો, ના કરશો વિતરાગ ન, આવું ના કરશો. બધા માનતા વિચાર તો કરો, જરા સમજણ કરો, વિચારો. અભવ્ય એટલે શું, વિશેષણ કહેવાય. શું કહેવાય? અભવ્ય નામ છે કે વિશેષણ? વિશેષણ તો હંમેશા વિશેષણ એનું નામ કહેવાય, વિશેષણ ફરિયાદ કરે. તમે સમજે ને. એટલે આ આખું માર ખાઈ ગયા છે, આખા બધા આચાર્યો માર ખાઈ ગયા છે. રાત 40 વર્ષથી બધા આચાર્ય જોડે મારે આમ રહ્યા કરે છે. હું કહું છું ખુલ્લે ખુલ્લું, હું ગેરંટી આપું છું, બરાબર 24 તીર્થંકરની ગેરંટીથી બોલું છું કહ્યું, પણ તે નહીં સમજાય. કારણ કે બેસી ગયું, બેસી ગયું મગજમાં, સમજ પડે ને. અભવ્ય વિશેષણ છે, વિશેષણ કોનું નામ કહેવાય, વિશેષણ ફરિયાદ કરે. ભવ્ય હોય, અભવ્ય હોય, દુર્ભવ્ય હોય, નિકટ ભવ્ય હોય, તમે સમજ પડે ને. કાવ્ય કરીને ફર્યા કરે, વિશેષણ નામ ફરે નહીં. એટલું આપણને સમજમાં આવે છે હે? એટલે આવું ટૂંકામાંથી સમજાયેલું ખરું, મેં એ પોતાને સમજાય, પણ લોક માને નહીં એટલે અમે નહીં માનીએ. કે છે માનવું હોય તો માનો, ના માનવું હોય તો એને કઈ નુકસાન નથી, કઈ બોલશો નહીં. ના માનવું હોય તો બોલવાનું બંધ રાખો, કારણ કે શા માટે ઉપદેશ કરો છો આવા. અભવ્ય એટલે નવી જાતના જીવ થયા. શું થયું? એક જ પ્રકારના આત્મા છે બધા. કેવા છે? આત્મા બધા જેટલા દેહ જીવ છે, જીવાત્મા છે, એક જ પ્રકારના છે. એમાં બે પ્રકારો નથી કે ભાઈ આ મોક્ષે ક્યારે પણ ના જાય એવા છે, અને આ મોક્ષે જાય એવા છે, એવું બે પ્રકારો છે જ નહીં. તો કોને કોને કોને ના પાડે એ લોકો કે આના અનોખ મોક્ષ મળી જવાનું? કોણ એનો ભેદ પાડી હાલનારો? એનો કોઈ ઉપરી નથી જગતનો, આ જગતનો કોઈ ઉપરી છે નહીં. તો જોડે નહીં, ઉપરી તમારી ભૂલ્યો. કોણ ઉપરી? તમારી ભૂલ્યો. અને બ્લન્ડર, શું નામ આપનું? મોક્ષ નહીં જનારા આ હોય, મોક્ષ જનારા આ જગત સ્વાભાવિક છે. શું છે? સ્વાભાવિક. એટલે બધા જીવને મોક્ષ ને માટે જ પાત્ર છે, સમજ પડે ને. પણ કેટલાક ને ઘણા કાળ પછી હોય. જય તમને સમજાય તો બોલજો, ના સમજાય ના કેજો, તમને ફરી સમજાવીશ આગળ. ભગવાન નું વિજ્ઞાન આખું સમજી સમજીને ઉતારવા જેવું છે. આમાં સહેજ ભૂલ થાય નઈ તો સંકિત હોય તો મિથ્યાત્વ થઈ જાય. કેવું? સંકિત હોય તો મિથ્યાત્વ થઈ જાય. તમને સમજાયું? વિશેષણ વિશેષણ ફર્યા કરે, નામ નામ ફરે નહીં કોઈ દાડે. એટલે અને કયા જીવોને મોક્ષે નહીં જવાનું, કયા જીવોને મોક્ષે જવાનું, ભેદ કોણ પાડી આલે? કોઈ માલિક નથી. માલિક હોય તો ભેદ પાડી આલે, ભાઈ આટલા નહીં જવાનું. પણ શા આધારે નહીં જવાનું? પેલા પૂછે નહીં, પેલા આત્મા કહે છે અમારે કેમ નહીં જવાનું? તમે જોયું ને, આ ભેદ સમજાયો નથી. કૃપાલદેવ એ લખ્યું કે અભવ્ય મોક્ષ ના જાય એ કેવું હશે, એને શંકા પડી હતી કે આવું કેમ હોય બની શકે. શું કહ્યું? અભવ્ય કઈ ગુનો કર્યો છે? અભવ્ય એટલે ઘણા કાળ પછી, ઘણા ઘણા એટલે કાળ સંખ્યાત ના ઉપર થી કાળ છે. કેવા છે? અસંખ્યાત થી વધારે જતા હોય ને તારા ભવ્ય કે નિકટ ભવ્ય, પછી ભવ્ય, પછી દૂર ભવ્ય. દૂર થી આગળ શું બોલવું? અભવ્ય. એટલે અભવ્ય બોલે ભગવાન. ભગવાન તો બહુ ચોક્કસ, એમાં જરાય ભૂલ ના થાય. વાણિયા વાણિયા બોલે અક્ષર લખે પણ સમજી જાય કે ના સમજી જાય? સમજી જાય. 500 લખે તો 50 લખે તો પણ તમે સમજી જાય 500 છે. આ ચોક્કસ હોય તો ભગવાન, તે ભગવાન એ ચોક્કસ હતા. તમને સમજાવી હોય તો બીજી વાત કરજો. બધી વાત પૂછાય, 48 આગમ ની વાત પૂછાય, અને આ સંસાર ની કોઈ ચીજ એવી બાકી નથી જે ના પૂછાય. ખબર પડી ને? આગમ 45 અને 48 છે. આગમ 45 છે ને 48 કેમ? હા, એ તો 45 કે 48 કે ને કેટલાક પેલા સ્થાનક વાસીઓ 35 કે આપડે આશરે કોને બહુ જ મહત્વ આપ્યું છે. અહિયાં દાદા ને મહત્વ આપ્યું છે, એમાં ભેદ કેટલો? આનંદગંજી મહારાજે 24મા સ્તવન માં કહ્યું છે કે અક્ષય દર્શન જ્ઞાન વિરાગે આનંદ ઘન પ્રભુ જાગે રે. આનંદ ઘન પ્રભુ જાગે રે. તો કે એમને તો આ આલંબન ને બહુ મહત્વ આપ્યું છે, જયારે અહિયાં દાદા ને મહત્વ આપ્યું છે એ ના સમજાયું. જ્યાં સુધી આ તીર્થંકર દેવ ની મૂર્તિ છે એ આલંબન છે, શાસ્ત્રો નું આલંબન છે, ગુરુ નું આલંબન છે, એ આલંબન છૂટે ત્યારે સ્વપરિણતિ ઉત્પન્ન થાય. શું કહ્યું? પરપરિણતિ ભગાય એવું નથી, એ આલંબન સાધન નો ત્યાગ થાય ત્યાં પરપરિણતિ ભાગે. દાદા ભગવાન તમારું સ્વરૂપ જ દાદા ભગવાન છે. શું છે? જો આલંબન હોય તો પરપરિણીતી ઉભી છે. આલંબન નથી દાદા. એ શ્રીમદ રાજચંદ્ર શું કહ્યું કે જ્ઞાની પુરુષ એ જ તમારો આત્મા છે. શું છે? અને આ દેખાય છે તે દાદા ના, તમે આ દેખાય છે ને દાદા જાણતા છે નહી? આ નો આ તો પટેલ છે, ભાદરના પટેલ છે આ. તમે સમજો ને? દાદા મય બેઠા છે ને, પ્રગટ થયેલા છે. 14 લોકનો નાથ પ્રગટ થયેલો છે. આખા વર્લ્ડ નું કલ્યાણ કરવા માટે આવેલો છે. આપ સમજ પડી ને? અને અમે દાદા ભગવાન નો આમ કરી નમસ્કાર કરીએ છીએ. આમ કરીને અમે એવું નમસ્કાર કરીએ છીએ, કારણ કે આ દાદા ભગવાન ને નમસ્કારો કરો એવું કઉ છું. શું કઉ છું? અને તે તમારું સ્વરૂપ છે, એ અવલંબન નથી. આલંબન હોય તમારી સ્વપરિણતિ ઉત્પન્ન ના થાય. શું થાય? તમને સમજાય ને? એટલે દાદા ભગવાન ને હું નમસ્કાર કરું છું. જો દાદા ભગવાન હું આમ કરી નમસ્કાર કરું છું. ખબર પડી ને? કારણ કે હું ને દાદા ભગવાન એક થઈ ગયા છે અમુક જ ટાઈમ માટે. કેવું? અમુક ટાઈમ અમે એક રહીએ છીએ. સમજ ખબર પડે ને, અને અમુક ટાઈમ જુદા રહીએ છીએ બંને, એ ના સમજો, અમુક ટાઈમ અભેદ ભાવ રહેવાય અને વાતો ચીતો કરીએ એટલે જુદા રહેવાય, તમને સમજ પડે ને, એટલે અમારે દાદા ભગવાન નમસ્કાર કરવું પડે, સમજાય છે ને, અને અમારો જુદાપણાનો જ વ્યવહાર છે, બેવું વ્યવહાર જ જુદાપણાનો છે, સમજ પડે ને, આ લોકોને એમ જાણે કે આ પોતે જ દાદા ભગવાન છે, પોતે દાદા ભગવાન કેવી રીતે થાય, આ તો પટેલ છે, ભાદર ના કોઈ પીવે છે નથી પીતા, આપડે જોઈએ છે ને, આ વાત કોણ કરે છે, હે આ વાત કોણ કરે છે, આ વાત તો ટેપ રેકોર્ડ કરે છે, આ વાત ટેપ રેકોર્ડ કરે છે, સમજ પડે ને, કારણ કે ભગવાન નામાં બોલવાની શક્તિ નથી, અને પટેલ તો ટેપ રેકોર્ડ ના આધારે બોલે છે, નહીં પટેલ માં કયો આત્મા, ભગવાન સુધા પડેલા આત્મા નથી, ત્યાં આગળ એ અહંકાર કરી શકે નહીં, એ ટેપ રેકોર્ડ બોલે છે, સમજ પડે ને, તમારી ટેપ રેકોર્ડ બોલે, પણ તમારા મનમાં પેલું હું બોલ્યો એમ તમને ગરવા રસ ઉત્પન્ન થાય, સમજ પડે ને, અને આ બધી ટેપ રેકોર્ડો છે, એ સમજાવ્યું હોય તો તમે આગળ બોલજો, પછી સમજાવ્યું આ ટેપ રેકોર્ડ છે, સમજાયું, બધું પૂછજો, બધું પૂછવા જેવું છે, કોઈ કાળે ભાગ્યે જ કોઈ કાળે છે તે 360 ડિગ્રી ના તીર્થંકર કહેવાય, 360 ડિગ્રી 360 ડિગ્રી પેલું ગોળ ડિગ્રી હોય છે ને, જોયેલી તમે પેલી ડિગ્રીઓ હોય છે, એ 360 ડિગ્રી પૂરી થાય ત્યારે એ કેવળ જ્ઞાન કહેવાય અને એ તીર્થંકર ભગવાન કહેવાય, અમારે 356 છે, શું છે એના આધારે કહો છો, એ કે છે શેના આધારે કહો છો 356, અમે અમારા જ્ઞાન ના આધારે જ કહે છે, કયું જ્ઞાન અમારી પાસે, તો કેવળ જ્ઞાન આખું જ છે, કેવળ જ્ઞાન આખું કેવળ જ્ઞાન, પણ પસતું નથી મને, સત્તામાં બધાને હોય, કે સત્તામાં કેવળ જ્ઞાન બધાને હોય, ના સત્તાના બધાને હોય, મારે તો પ્રગટમાં છે, અને પચ્યું નથી, ફક્ત પસતું નથી, એટલે 356 કહું છું, પસતું નથી, આ જ્ઞાન જ્ઞાન પસતું નથી, પસતું હોય ને તો વિતરાગ રહે સંપૂર્ણ, હું તમને એમ ના કહું કે અહીંયા આવો તમને આ વાત કરું, આ સત્સંગની વાત કરું, એવું તેવું ના કહું, આ પસતું નથી, અજીર્ણ થયું છે, શું થયું છે, તમે સમજ પડી ને, અમે વિતરાગ છીએ, વિતરાગ છીએ, પણ ખટપટી આ વિતરાગ છે કે ભોગી બી આવજો, તમને જ્ઞાન આપીશું, આવજો ને સત્સંગ કરીએ, ને જો ને કેવા હરડા બરડા પહેરીને ફરે છે, આ તો ભેંસો નો હોય તે પણ મને પહેરાવા જો ને, ઉલ્લાસ ને માટે પહેરવું પડે, એટલે ઉલ્લાસ ની ખાતર પડવું પડે, પણ વસ્તુ સ્થિતિમાં આ બધું ફરજિયાત કરવું પડે, સમજ ને, અને વિતરાગ ના આવું ના હોય, વિતરાગ ના આવો ડખો ના હોય, વિતરાગ તો તમને એમ ના કે તમે મોક્ષે હેડો કે એવું કશું ના, એ પોતે ઉદય વાણી નીકળ્યા કરે, અને તે બધી સાદવા જ વાણી હોય, કોઈને ખેંચા ખેંચ ના હોય, બરાબર ને, અમારે તો ખટપટ આવો ભોગી દે, એ બેહો તમે આમ બેહો તમે આમ કરો, તમે સમજે ને, એટલે ખટપટી આ વિતરાગ કહેવાય, કેવા મોક્ષે જવાની ખટપટ કરીએ છીએ, શું તમે સમજે ને, ખટપટી, પણ આ વિતરાગ ભારે છે, આ ભગવાન કલાકમાં મોક્ષ આપે એવા છે, એક કલાકમાં વિધિ ને એક કલાકમાં જ મોક્ષ આપે એવા છે, દાદાજી એમ કે કલાકમાં મોક્ષ આપે, અનુજ્ઞાની એમ કહી ગયા છે કે ભાવ સ્થિતિ કરી પાર થયા વગર કોઈને મુક્તિ જ આવે, એમ કે છે કે પણ કેવળ જ્ઞાનીઓ એમ કહી ગયા છે કે ભવ સ્થિતિ નો પરિપાક થયા સિવાય મુક્તિ કોઈ ન જ આવે, વાત સાચી છે, પણ કે ભવ સ્થિતિ નો પરિપાક થાય ત્યારે એનો મુક્તિ થાય જ નહીં, એ તો થવી જ જોઈએ પરિપાક, તો સમજાય છે ને તમને, પણ ભવ સ્થિતિ પરિપાક ના થયેલી હોય મારી પણ આવે નહી, આવે નહી, મને દર્શન ના થાય, આમ દર્શન ના થાય, આમ થયા હોય તો એમ લાગે કે આ બધી કોણ છે વિચિત્ર માણસ, એવું એના મનમાં ભાવ થાય, એના ભાવ બદલાઈ જાય, સમજ પડે ને, કારણ ભવ પરિસ્થિતિ પાકી નાખી ને, એટલે અવરા ભાવ થાય, સદભાવ ના હોય, સમજ પડે ને, બધા કાયદા તો સાચા છે, ભવ પરિસ્થિતિ ને બધા જ કાયદા વિતરાગો ના સાચા છે, એક સહેજે ભૂલવાનો નથી, સ્વામી તીર્થંકરો જે કહી ગયા ને એ કહ્યું અક્ષર હજુ જગત તો સમજ્યું નથી, અને હજુ આવે સમજ છે. જયારે હું ફોરિન જઈશ ને ત્યારે આ જગત શું છે, ચોઈ તીર્થંકરો શું છે બધું સમજાયશ. ખબર પડે ને, વર્લ્ડના સાયન્ટિસ્ટો મારે ભેગા કરવાના છે અને બધું આપવા તૈયાર છું. મન શું છે, બુદ્ધિ શું છે, તીર શું છે, અહંકાર શું છે, કેવી રીતે જગત ઊભું થયું, કેવી રીતે લીલઈ થશે, શું ચાલ્યા કરશે, કેવી રીતે ચાલ્યા કરશે, બધું આપવા તૈયાર છે. એને જોઈએ છે બિચારા.